શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય પાંચમો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, એક સમયને વિશે સર્વે મુનિઓ મારા દર્શન કરવા અહીં પધારે આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણે હૃદયથી યાદ કરેલા મરીચિયાદિ મુનિઓ ભગવાન શ્રી નરનારાયણના દર્શન કરવાને અર્થે બદ્રિકાશ્રમમાં પધાર્યા. પૃથ્વી પરના વિવિધ તીર્થોની યાત્રા કરી જગદગુરુ ભગવાન શ્રી નારાયણના પ્રત્યક્ષ દર્શન કરી તીર્થયાત્રાના સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સર્વે મુનિઓ બદ્રિકાશ્રમને વિશે પધાર્યા. મરીચી, વસિષ્ઠ, અત્રિ, એકત, દ્વિત, ત્રિત, કશ્યપ, ભરદ્વાજ, શાકલ્ય, ભૃગુ, અંગિરા, હારિત, ગૌતમ, કણ્વ, યાજ્ઞવલ્ક્ય, પારાશર, શિંશપાયન, ઔર્વ, વિશ્વામિત્ર, આસુરી, સંવર્ત, બભ્રુ, મૈત્રેય, બૃહદસ્વ, લોમશ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમિતિ, વૈશંપાયન, દેવલ, પુલસ્ત્ય, પુલહ, ગર્ગ, શક્રી, વોઢુ, બૃહસ્પતિ, વામદેવ, પંચશિખ, પ્રચેતા, કરદમ, ક્રતુ, જૈગીશવ્ય, સુમંતુ, વાલ્મીકી, ચ્યવન, અરુણી, કાત્યાયન, જરત્કારુ, આસ્તિક, વિભાંડક, ઋષ્યશૃંગ, શરદ્વાન, શમિક, જૈમિની, યતિ, અષ્ટાવક્ર, પાણિની, માંડવ્ય, શાકટાયન, કૃષ્ણાત્રેય, સ્થૂલશિરા, શુનક, ગાર્ગ્ય, તિત્તરી, કાલવૃક્ષીય, ઉત્તંક, નાચિકેત, માઠર, મોંજાયન, પણાદ, બૃહદગ્નિ, પર્વત, જાતુકર્ણ્ય, રુચિક, હરિશ્મશ્રુ, અંશુમાન, વૈતંડી, ક્ષારપાણી, કઠ, તાંડ્ય, ગાલવ, અગ્નિવેશ્ય, કૌંડિન્ય, શાંડિલ્ય, ભાલુકી, શ્વેતકેતુ, વિપુલ, મંકી, ગૌરશિરા, ભાંડાયની, જયંત, માંડુકેય, શાર્કર, કણાદ, કવશ, પૈલ, પિપ્પલાયન, ભાગુરી, કક્ષીવાન, ઇદમવાહ, વત્સ, ગૌરમુખ, જાબાલી, ઉપમન્યુ, શુક્ર, વેદશિરા, મેધાતિથિ, આષ્ટિશેણ, અથર્વા, ઇન્દ્રપ્રમદ, કુશિક, નરદ, શંખ, લિખિત, સુતપા, શુક, પ્રાણ, દાલભ્ય, વીતહવ્ય, સાવર્ણ્ય, ઉદ્દાલક, સાવેતસ, વૈતહવ્ય, સાવરણી, ભાર્ગવ, ગોભીલ, જાજલી, યાષ્ક, કાશ્યપ, વાત્સ્ય, નૈધ્રુવ, સૌભરી, શૌનક, અગસ્ત્ય, મુદગલ, સૈંધવાયન, સારસ્વત, ભૂરિષેણ, દેવરાત, અકૃતવ્રણ વિગેરે 139 મુનિઓ પોતાના શિષ્યમંડળને સાથે લઈ બદ્રિકાશ્રમમાં પધાર્યા, તથા બીજા પિપ્પલાદ આદિ મુનિઓ પણ કૈલાસ પર્વતની સમીપે રહેલા બદ્રિકાશ્રમને વિશે ભગવાન શ્રી નરનારાયણના આશ્રમમાં પધાર્યા. બદ્રિકાશ્રમમાં પધારેલા મુનિઓએ તે આશ્રમની સમીપમાં જ વહેતી ભાગીરથી ગંગાના દર્શન કર્યા. શ્વેત જળવાળી આ ગંગાના તરંગો પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી ચળકે છે. આ ગંગા ઊંચે ઉછળતા તરંગોના ઘોષથી દશે દિશાઓને ગજાવે છે, તથા આ ગંગાજી સગર રાજાના ભસ્મીભૂત થયેલા 60,000 પુત્રોને મુક્તિ આપનારી છે. ભગવાન શ્રી નારાયણના નિત્ય સ્નાનથી આ ગંગાજી અતિ પવિત્ર છે. એટલા જ માટે આ ગંગાનું દર્શન અને સ્મરણ કરવા માત્રથી જન્માંતરોના સમગ્ર પાપના સમૂહનો વિનાશ થાય છે, તો પ્રત્યક્ષ જલસ્પર્શ કરવાથી પાપ દૂર થાય તેમાં શું કહેવું. ગંગાજીના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી દૂર વસતા મનુષ્યોના પણ પાપ નાશ પામે છે. ગંગાજીના સંબંધ માત્રથી કીટક આદિ અનાર્ય દેશો પણ તાત્કાલિક સાધુજનોને સેવવા યોગ્ય અને પાવનકારી પુણ્યક્ષેત્ર થયા છે. અને ગંગાજીના સંબંધ વિનાના પ્રદેશો તો મહાસંપત્તિથી ભરપૂર હોવા છતાં પણ પાણી વગરની નદીની સમાન નક્કી ઘૃણાને પાત્ર જણાય છે. આવા ગંગાજીના સેવનથી આલોકમાંથી મનુષ્યને જેવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તેવી નાના પ્રકારના વ્રત, તપ અને યજ્ઞ યાગાદિકે કરીને પણ થતી નથી. તેમજ ચાંદ્રાયણ વ્રત, મંત્ર પુરસ્ચરણ તથા તીર્થાટન વગેરે સાધનોના અનુષ્ઠાનથી પણ જેવી શરીરની શુદ્ધિ થાય છે તેવી શુદ્ધિ તો આ ગંગાજીના પવિત્ર જળના માત્ર એક બુંદ આચમની લેવાથી થાય છે. અનેકવિધ યજ્ઞ યાગાદિ પુણ્યકર્મ કરવાના પરિશ્રમ વિના પણ પાપાત્મા મનુષ્યો એકવારના આ ગંગાજીના સેવનથી જ સૂર્યની કાંતિ સરખા પ્રકાશમાન વિમાનમાં બેસી તત્કાળ સ્વર્ગે સિધાવે છે અને તેથી જ આ ગંગાજી સમાન અન્ય કોઈ પણ શ્રેષ્ઠ નદી નથી. આ ગંગાજી જગદંબા પાર્વતી દેવીની સાથે બિરાજતા મહેશ્વર ભગવાન શિવજીના જટામુકુટના આભૂષણ રૂપ છે. શિવજી પણ પોતાની પવિત્રતા માટે સદાયને માટે પોતાના મસ્તક ઉપર ગંગાજીને ધારી રાખે છે. તેમજ ઇન્દ્રે સહિત દેવતાઓ અને દેવગણો નિરંતર આ ગંગાજીનું સેવન કરે છે અને મુક્તભાવને પામેલા મુનિજનો અને મુક્તિની ઈચ્છાવાળા મુમુક્ષુએ પણ આ ગંગાજી સેવવા યોગ્ય છે. વળી આ ગંગાજી સકલ મનોરથને સિદ્ધ કરનારી હોવાથી સાંસારિક સમગ્ર ભોગની ઈચ્છાવાળા સકામી મનુષ્યોએ પણ નિરંતર સેવવા યોગ્ય છે. અરે, અન્ય કોઈ સ્થળને વિશે મૃત્યુ પામેલા પુરુષનું અસ્થિ માંસભક્ષી પક્ષીના મુખમાંથી આ ગંગાજીના પવિત્ર જળને વિશે પડે તો પણ તેનો જીવ તે જ ક્ષણે દેવલોકની પદવીને પ્રાપ્ત કરે છે તો પછી આ ગંગાજીના જળનું પ્રત્યક્ષ સેવન કરનારા મનુષ્યો સ્વર્ગના સુખને પ્રાપ્ત કરે તેમાં તો કહેવું જ શું. કારણ કે સકલ પુણ્યના નિધિ ભગવાન શ્રી નારાયણ તનુ આદિ મુનિઓની સાથે આ ગંગાજીના જળને વિશે હંમેશા જળક્રીડા કરે છે. માટે આવા ગંગાજીના મહિમાનું વર્ણન કરવા આ ધરતી પર કોણ સમર્થ હોઈ શકે. માટે જ મરીચ્યાદિક મુનિઓએ શાસ્ત્રોક્ત વિધિથી આ ગંગા નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું. ત્યારબાદ પ્રાતઃકાલીન સંધ્યાવંદન આદિ નિત્યકર્મની સમાપ્તિ કરી ભગવાન શ્રી નારાયણના દર્શન કરવા તે વિશાલા નામની બોરડીની સમીપે આવ્યા. મરીચ્યાદિ મુનિઓને ગગનચુંબી વિશાલા નામથી પ્રસિદ્ધ બોરડીના વૃક્ષ નીચે વેદિકા ઉપર વિરાજમાન થયેલા ભગવાન નર ઋષિના પ્રથમ દર્શન થયા. તે ભગવાન નરની સુવર્ણ સમાન ઉજ્જવલ કાંતિ હતી. તેમના મસ્તક ઉપર જટાજૂટનો મુકુટ શોભતો હતો. આશ્રમ નિવાસી મુનિઓએ પૂજામાં અર્પણ કરેલા પુષ્પના તોરાઓ ધારણ કર્યા હતા. ભાલને વિશે શ્વેત ઉર્ધપુંડ્ર તિલક શોભતું હતું. કંઠમાં તુલસીની માળા ધારી હતી. આ રીતે શ્વેત વસ્ત્રધારી શ્રી નર ભગવાન શોભી રહ્યા હતા તથા કવિ, હરિ, અંતરિક્ષ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન આ નવ મહાયોગેશ્વરો તથા કલાપગ્રામવાસી તનુ આદિ મુનિઓની સાથે શ્રી નર ભગવાન બેઠા હતા. તે દ્વિભોજ નવીન મેઘની સમાન શ્યામ વર્ણિવેશને ધરી રહેલા તપશ્ચર્યાથી શરીરને કૃશ કરનારા તથા પ્રસન્ન મુખવાળા નરભગવાનના દર્શન કરી મરીચ્યાદિ મુનિઓ અતિ હર્ષને પામ્યા. ત્યાર પછી જગતના ગુરુ અને બ્રહ્મવાદીઓમાં અગ્રેસર એવા નર ઋષિએ પોતાને અત્યંત વહાલા એવા સંતોના દર્શન થતાની સાથે જ સહર્ષ ઊભા થઈ સન્મુખ જઈ સંતોને નમસ્કાર કર્યા અને તે મરીચ્યાદિ મુનિઓએ પણ અતિ હર્ષભેર સામે દોડી નર ભગવાનને બાથમાં ઘાલી ભેટીને તેમના સત્કારનો પણ આદર કર્યો. મુનિઓના સત્કારમાં નર ભગવાને અર્પણ કરેલા દર્ભ અને તૃણના આસન ઉપર મરીચ્યાદિ મુનિઓ બિરાજમાન થયા. ત્યાર પછી પોતે સત્પુરુષોના પૂજ્ય હોવા છતાં નર ભગવાને પાદ્ય, અર્ઘ્ય વગેરે યથાયોગ્ય પૂજા સામગ્રીથી મુનિઓનું પૂજન કર્યું. આ પ્રમાણે નરભગવાને દેશકાળને અનુસારે ઋષિઓનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો અને વિનયથી નમ્રભાવે મુનિઓની સમીપે પધારી તેઓને આ પ્રમાણે કહેવા લાગ્યા. નર ઋષિ કહે છે, હે સંતો, આપના દર્શનથી આજ મને બહુ જ આનંદ થયો. આ સંસારમાં સકલ પદાર્થો સુખેથી પ્રાપ્ત થઈ શકે છે, પણ તમારા જેવા પવિત્ર સંતોનો સમાગમ મળવો અતિ દુર્લભ છે. પવિત્ર સંતોમાં પણ તમે અતિ શ્રેષ્ઠ છો, કારણ કે તપોનિધિ ઋષિ સ્વરૂપ આ પ્રગટ શ્રી નારાયણ ભગવાનને વિશે તમારી મતિ સ્થિર વર્તે છે. ભગવાનપણું ગુપ્ત રાખેલ હોવા છતાં તમે તેને ઓળખો છો. મહા ઐશ્વર્ય સંપન્ન તેમજ બદ્રીવન વલ્લભ ભગવાન નારાયણ જેમના હૃદયમાં સદાય સાક્ષાત બિરાજતા હોય તેવા સત્પુરુષોને જ અમે સૌથી શ્રેષ્ઠ માનીએ છીએ. તમે સર્વે મુક્ત પુરુષો, દ્રષ્ટિમાત્રથી જ મનુષ્યોને પાવન કરો છો. એટલા જ માટે આ સંસારને વિશે આસક્ત પુરુષોને તમારો સમાગમ પ્રાપ્ત થવો અતિશય દુર્લભ છે. હે સંતો, જેને આ ભવબંધન થકી છૂટવાનો સમય નજીક આવ્યો હોય તેને જ તમારા જેવા સત્પુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય છે, અને તમારા સમાગમરૂપ સત્સંગથી શ્રીમન નારાયણ ભગવાનના સ્વરૂપને વિશે મનુષ્યને ગાઢ પ્રીતિ થાય છે, અને તે પ્રીતિના કારણે શરીર, ઘર, પુત્ર, સ્ત્રી આદિ પદાર્થોમાંથી આસક્તિના બંધનો તૂટે છે, પંચવિષયમાંથી બુદ્ધિ પાછી વળે છે, અને બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ એવા ભગવાનના અક્ષરધામને મનુષ્ય પામે છે. આ પૃથ્વી પર તીર્થાટનના મિશથી વિચરણ કરનારા અને જીવાત્માઓને અભયદાન આપવારૂપ પરોપકાર કરનારા તેમજ ભગવાનના સ્વરૂપને વિશે મનની અખંડ વૃત્તિ રાખનારા આપ જેવા સત્પુરુષોને હું કોની ઉપમા આપી શકું? દયાળુ સ્વભાવના સંતો સહેજે પરોપકારી હોય છે, અને તેમાં પણ તમારા જેવા સાક્ષાત ભગવાનના ભક્તો તો નિશ્ચય અતિશય પરોપકારી છે. હે ભગવાનને વહાલા સંતો, તમે અત્યારે ઉત્તમ વેળાએ પધાર્યા છો, કારણ કે હમણાં જ અનંત જીવોનું કલ્યાણ કરનારા મહા ઐશ્વર્યશાળી ભગવાન નારાયણ ઋષિ તમને દર્શન આપશે, કારણ કે પોતાના દર્શને પધારતા મુનિઓ અને દેવતાઓને હર હંમેશા ભગવાન નારાયણ ઋષિ આ અવસરે પોતાના દર્શનનો લ્હાવો આપે છે. નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ નિત્ય કરવા યોગ્ય દેવપૂજા આદિ કર્મ સમાપ્ત કરી ભગવાન શ્રી નારાયણ ઋષિ આ સમયે જ અહીં દર્શન આપવા પધારે છે. આ પ્રમાણે મધુર વાણીથી પોતાનો સત્કાર કરતા નર ભગવાન પ્રત્યે તેમનો મહિમા જાણનારા મરીચ્યાદિ મુનિઓ પ્રસન્ન મને કહેવા લાગ્યા, હે ભગવાન નરોત્તમ, અમે સર્વે ઋષિઓ તમને જગતના સ્વામી અને અનેક બ્રહ્માંડોના નિયંતા જાણીએ છીએ. ભગવાન નારાયણની સેવામાં સદાય તત્પર બની તપશ્ચર્યા કરનારા તમે ભગવાન શ્રી નારાયણની માફક જ ઈશ્વર છો, એ પ્રમાણે અમે તમને સમજીએ છીએ. સર્વેશ્વર તમે સર્વે દેવતાઓ અને મુનિઓને માનનીય, વંદનીય અને પૂજનીય છો. મૂળ એક સ્વરૂપ હોવા છતાં નર અને નારાયણ એમ બે સ્વરૂપે ભાસો છો. હે નર ભગવાન, મત્સ્ય, જવ, અંકુશ, વજ્ર, કળશ, કમળ, ઉર્ધ્વરેખા આદિ ચિહ્નોથી વિશિષ્ટ એવા ભગવાન શ્રી નારાયણના ચરણકમળ વડે અંકિત થયેલી આ ભારતભૂમિના ભાગ્યનો કોઈ પાર નથી. પ્રતિદિન ભગવાન નારાયણની દ્રષ્ટિ પામેલી આ વૃક્ષની પંક્તિઓને પણ ધન્ય છે, તેમજ અમે પણ ભક્તપ્રિય ભગવાનના આ બદ્રિકાશ્રમના દર્શન થવાથી મહાભાગ્યશાળી થયા છીએ. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બદ્રિકાશ્રમમાં મરીચ્યાદિ મુનિઓનું આગમન અને નરભગવાનના દર્શનનું નિરૂપણ કર્યું, એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો.